આ લાઈટ હરગાયા પછી મેં બધી જરૂર ખરી, એટલે આ જ્ઞાન પ્રકાશ થયા પછી પેલી બુદ્ધિના દીવાની જરૂર નથી, એને બાજુએ મૂકી રાખો નકમો. સમજે ને, બુદ્ધિ સંસારની બહાર નીકળવા જ ના દે, મોક્ષે કોઈને જવા જ ના દે. બુદ્ધિ એટલે નફો ટોટો દેખાડ્યા કરે. શું દેખાડે? અને આપણે તો નિર્ગંધ થઈ ગયેલા, નફા ટોટાથી ગંધથી મુક્ત થયેલા, એટલે આપણે તેની જરૂર જ નહીં. બુદ્ધિ શું દેખાડે? હરેક બાબતનો નફો ટોટો. ગાડીમાં બેસા ગયા હતા આગળ, શ્યામાં નફો અને શ્યામાં ખોટ, એ બુદ્ધિ દેખાડ્યા કરે. નહીં દેખાડે ને? અર્તોલાને ધીમે ધીમે ખસેડે, હા પાછળ ધીમે ધીમે ખસેડતો જાય. જાણે કે અહીંયા આગળ, અહીંયા આગળ લગ હોય, આખી જિંદગી ના કાઢવાની હોય, અહીં આખી જિંદગી કાઢવાની હોય, તારો હોય તો પેલા આગળ સુરત આવ્યો તો ઉતરી પડ્યો હોય. તો મારા સુરત ઉતરી પડવા તો આવું શું કર્યું? બચારે ખસેડી ખસેડી કર્યો. મનુષ્ય પણ રહ્યું નથી. આને મનુષ્ય કેમ કહેવાય? મનુષ્ય કેવો હોય આમ અંદર આપણને દેખે તો આપણને આનંદ થાય. આ તો કોઈ બેઠો હોય દરવાજામાં ગાડીમાં તો આપણને પેલો એમ લાગે કે વર્ષે શું વળતો વળતો ક્યાં હોય? ચક્કા મારતો મારતો સૂર્ય મારતો. એના કરતા તો જાનવરો એવું નથી કરતા. એકાદ પદ બોલાય ને કઈ સારું પદે. ડ્રાઇવિંગ ના પાકે ત્યાંથી જડે નહીં. ત્યારે ડ્રાઇવિંગ એનો ડ્રાઇવિંગ થાય ત્યારે ઘડી આવે. એ નવો ધર્મ ના આપવો પડે. આપડે જડતો નથી, બધા ગામ જડતો નથી, નવો ધર્મ નહીં આપવો પડે. સમજે ને? એટલે એક બેન હતી ને, દવાખાના વાળી હિન્દુ બેન, હિન્દુ બેન કે મારે ચાર ફીરો દાદા ચારેમાંથી એક બેસતું નથી દાદા. શું થશે મારું? કે આ જ્ઞાન ને લીધે મારું શાંતિ રહેશે, બાકી આ સૂર્યનું શું થશે? કે સૂર્ય શું થવાનું? પણ છે હરી, બીજું શું થવાનું? કે છે કે બધે અમારી આખી નાતમાં ફરી રહ્યા છોકરો કોઈ છે જ નહીં. કે છે લાયક ન તો લાયક નહીં હોય, ના લાયક પણ છે, પણ લાયક પણ છે તો ખરી ને? લાયક ના હોય, ના લાયક પણ છે, પણ પણ છે ને? પછી મેં સમજ પાડી, મારે છોકરાને જન્મ આપાવડાવો. છોકરાને કહો કે બે છોકરા કઈ જન્મ આવડાવો. કારણ કે અત્યારે જન્મે શું કામ લાગે? કે સર મને કહે છે કે હવે શું થશે દાદા? મેં શું ગમે ત્યાંથી આપમાંથી પડશે પણ છોકરો તમને મળશે? કહ્યું શું કહ્યું? આપમાંથી પડશે પણ છોકરા તમને મળશે. તે એક લંડનથી આવ્યો અને એક નેરોબીથી આવ્યો, બે છોકરીઓ લઈ ગયા. બહુ સરસ સરસ છોકરા. આ વાત થયા પછી 15 દાડામાં એટલે બેનના મનમાં એમ થયું કે દાદા એ કરી દઈ. દાદા આવું જો કરી શકતા તો બધા ના કહી આવે. દાદા તો નિમિત્ત છે, નિમિત્ત દાદા છે. હા થયા એટલે એમનો નિમિત્ત બન્યું. વાત કરી કે નિમિત્ત શું કઈ કે લાવી જાય નક્કી કરતા નથી દાદા. પછી બધાને કરી આપે ને, અને કરવા જાય એટલે પછી મારતા એ સંસારમાં ભટકવું જ પડે ને. દાદા નિમિત્ત છે. શું છે? બધું સારા કામના નિમિત્ત એ હોય, બધો કામ સારો થઈ જાય ઝટપટ ઉકેલ આવે. સમજે ને? એ તો પછી લગ્નમાં બોલાયા હતા તો પછી લગ્નમાં બધા જેટલું 200-300 માણસ હતું ને જમનારું, બધાને દર્શન કરી આવે. બધા દર્શન કરી ગયા, બધા એક એક દર્શન કરી ગયા. કારણ કે એક મેરાબી માંથી પડ્યો અને એક અંદર નથી પડ્યો, કે તે નાતમાં એ કોઈ રહ્યો જ નથી. આવે કે રોજ સપનો આવે છે એને દાદાને લઈને. પહેલેથી જ આ ઘેર આપી દા. કારણ કે માતાજીની બહુ કસરત છે ને, માતાજીની બહુ કસરત છે. તો પછી સપના ચાલુ થઈ જાય. તે પછી સપના રોજ 5 વાગે આવે છે, લખે છે. પછી સવારના પર આખી સપના ની ચોપડી લખી દીધું. રોજ આપવાનું આપવાનું દાદા નું સપનું મને 3 દિવસ થી અનુભવ થાય છે. 3 દિવસ થી અનુભવ થાય છે સપના નો. એટલે ઘણા માણસ ના સપના ઘણું બધા હોય ને, સપના બહુ ચાલુ છે. દાદા સપના આવે છે ને ત્યારે હું, મને શું લાગે છે કે જાણે ચોપડી લખતો હોઉં, દાદાનું નામ આવતું હોય, પણ આ ખોલ્યા પછી યાદ નથી રહેતું. છોકરા એટલા બધા સરસ મળ્યા કે છે કે આવું તમારી નાતમાં છોકરો મળે જ નહીં, પણ મળ્યા ક્યાં સુધી છે દાદા? માટે તમે કઈક કર્યું એમ અમે કઈ બોલીએ નહી, કારણ કે એવું દાદા જે કરતા હતું બધા કરી આપો ને, બધાને જોડે કોને નહીં ખાલી વાતચીત કરી ને, વાતચીત કરી એટલે મારું મન વિચારતું થયું થોડું, એટલે નિમિત્ત છોકરા મળતા ને તમે જન્મ આપવા પડશે બીજા ધીરજ, એટલી બધું ધીરજ રહે ને છોકરી જન્મી છે, છોકરા વગર જન્મી છે, એમને જન્મી છે. હિન્દુસ્તાનમાં કરોડો આંબા છે, તો આંબાને એમ કરતો પણ મારી ચાલી પણ થશે. જગત બધું વ્યવસ્થિત ગોઠવણ ઉપાધિ કરો છો, વ્યવસ્થિત ગોઠવેલું છે બરોબર. ચિંતા કરવાની નકામી જતી નથી, અરે કોર્ટું નકામું નહી જતું, વ્યવસ્થિત કોઠું પહેણા કરી દઉં, કામ ખાને ખાનારા પહેણ મોડો ભાઈ. જગત છે આ બધું, ગપુ નથી આ જગત, ગપુ હોય તો ચિંતા કરવી પડે, ગપુ હોય ચિંતા ના કરવી પડે, કરવી પડે. હા એના ગપુ નથી, સુરત આવ્યા હતા, આવ્યા હતા આવ્યા હતા તો જુઓ ને કેવું આમ વ્યવસ્થિત આગળ આગળ ઉકેલ કરતી હતી. અને 15 બીજા મંદિરો જે રણછોડરાયજી ના છે ત્યાં, આપણે અંબાજી ના છે, આશાપુરી છે, હા બધા દર્શન. પણ આ વ્યવસ્થિત કેવું, અહીંથી અહીંથી આપણે હવા પાસથી સત્સંગ ચાલુ થયો, તે બે દિવસ સત્સંગ રહ્યો ને, હા ઠેક સુધી, અને કશી અડચણ બડચણ કશી પડી ક્યાં નહીં. હે એ મહાત્માએ કંઈ વિચાર્યું હતું કે આપણે પાંચે નહીં શું કહીશું, ક્યારે કહીશું, શું કહીશું, એવું કંઈ વિચાર્યું એને મેં વાડકામાં રસ આવે એટલે ખાય, કેવું કંઈ વિચારવું પડ્યું કે નહીં. એવું વ્યવસ્થિત ગોઠવેલું છે, ક્યાં હોવાનું કરવાનું વસ્તુમાં આવ્યા તો પછી અડચણ હોય છે ને, જાઓ જલાવી અડચણ હતા, આપણા આગામ તો ગયા હતા અડચણ હોય, અગો કરશે તમારા અહીં હું જ કરશે, ભાઈ મને અહીં નથી મારું, મને દીધી કહે તેના અહીં હું કરશે, અગો તમે મારી મારી કિંમત ઘટી જાય તો એ જગ્યાએ બી જાય, એની કિંમત ઘટા, એની કિંમત ના ઘટે એટલે હવે પણ નહીં જાય, સત્સંગમાં તો કિંમત કરતા વધવાની કોઈ જ નથી. જ્યાં અનુકૂળ આવે ત્યાં સુઈ જાઓ, બહાર સુવો તો બહાર સુઈ જાઓ, અંદર સુવો તો અંદર સુઈ જાઓ. મેરે સુઈ જતો કે મેરે? હા મેરે. પણ મેરો બી કેટલો મોટો હતો દાદા, 50 માણસો માયા એટલો હતો, એકદમ ખુલ્લા ખુલ્લો. તમે તે દાડા આમ કર્યું હતું ને, બહુ ખોટું કહેવાય, આવું ના કરવું. અજ્ઞાની અજ્ઞાની લોકો આડજાત કહેવાય છે. આડજાત એટલે ક્યારે કહી છે કહેવાય નઈ, ક્યારે કહી રહી છે કહેવાય નઈ. હા પણ તો દબાય તો જ કહી રહે, પણ આ તો વગર દબાય પણ કહી રહ્યા. બને આજે સર ભગવાન ના છે. તમે સુરત ના ને? સુરત છો? નહી, સુરત માં દાદા. મોક્ષે લઈ જતા બધી છોડે અને સંસારમાં અડચણ ના પડે. બરોબર, સંસારમાં ઉત્તર ઉત્તર વૃદ્ધિ થઈ જાય. બધું મહાવીર ભગવાન જેવું કઈ દાડા રહ્યા, કઈ દાડા વિધિ કરાઈ ગયા. ફાઇલો સમજાઈ ગઈ છે. આ મારી મનમાં વિચાર આવે ને તે સૂક્ષ્મ સહયોગ કહેવાય. શું કહેવાય? સૂક્ષ્મ સહયોગ. અને આ બહાર દેખાય એ સ્થૂળ સંયોગો, અને આ વાણી તંબોરો તે વાણીના સહયોગ. આ ત્રણ સહયોગ છે, બીજું કોઈ છે જ નહીં આ જગતમાં ને. કારણ કે બીજું બધું તમે કશ્મીભૂત કરી નાખ્યું છે. હવે આ ત્રણ સહયોગ રહ્યા છે તે જય સહયોગ છે. પાછા તે કેવા છે? વિયોગી છે. બધા કેવા? વિયોગી. એનો સ્વભાવ જ વિયોગી. એટલે આપણે ધક્કો ના મારવો પડે, એની મેરેજ ઉઠીને ચાલ્યા જાય. એનો કાળ પાકે તે ઉઠી રહે. આ સહયોગો બુદ્ધિ બે ભાગ પાડ્યા. આપડે બુદ્ધિ ને બાજુ મૂકવાની નફો ટોટો દેખાડે તે આપડે બધા સંયોગો કેવાય. કેવું? આપડે શુદ્ધાત્મા ના સંયોગો બે જ રહી ગયો. અને સંયોગો પાછા કેવા છે? વિયોગી સ્વભાવ. વિયોગી સ્વભાવ. એટલે જો તમારે ધક્કો મારવો પડે તમારે મોક્ષ ના થાય. કોઈ એકવીસ એમનો ધક્કો એટલે એનો વખત થશે. સાતાનો સંયોગ હોય તો આપણે કંઈક ના તું રે રે તો રહેવાનું નથી. અસાતાનો સંયોગ હોય ત્યારે આપણે ધક્કા મારીએ તો જવાનું. તો આપણે શું કરવાનું? વિતરાગતા તપ કરવાનું છે. શું કરવાનું? તપ કરવાનું. હા, તાતામાં તપ કરવું પડે નહીં, પણ અચાતામાં જરા તપ કરવું પડે. તપ કરીએ તાર હોય તો ઉઠી જતો રહે, આપણે ઉઠી જતો હોય ને તારે આપણે કે ના થોડી વાર લેશો ને લેશો, મારું કામ મારે ગાડી ઉઠી ઉપડી જાય છે. એટલે આ ભગવાન આવીને આટલું જ હતું, જ્યારે સહયોગ એકલા રહ્યા જ્યારે એના વિજ્ઞાનથી દેખાયું કે હવે આ દ્રવ્યકર્મ ભાવકર્મ બધું ઉડી ગયું, હવે સંયોગ એકલા રહ્યા છે, ત્યારે પોતે બોલી ઉઠ્યા પછી કે એગો મે સાસવ અપ્પા, એટલે હું તો શુદ્ધાત્મા છું, શાશ્વત જ્ઞાન દર્શન સંજુઓ જ્ઞાતા દ્રષ્ટા વાળો છું, કે જ્ઞાન દર્શન ના સંજોગ વાળો છું. કેવો છે કે જ્ઞાન દર્શન ના સંજોગ સંયોગ વાળો છું, જ્ઞાન દર્શન સંજુ શેષા ને બાહિરા ભાવા. શું કે છે? શેષા ને બાહિરા ભાવા, બાહિર ભાવ એટલે વિભાવવા. ગયા અવતાર ભાવ કરેલા ને હાજી, તે બાહિરા ભાવા કહેવાય. શું કહેવાય? બાહિરા ભાવા. સર્વે સંજોગ લખણા, એ બાહિરા ભાવ સંજોગ લખણ થી મને ઓળખાય છે કે આહો ભાવ બરોબર ને બરોબર. સંજોગ મુલા જીવણ પત્તા દુઃખ પરંપરા તમા સંજોગ સંબંધમ સર્વમ તીવીણ વોતરી. શું કે છે? સંજોગ બધા વસરાય દઉં છે, સંજોગ બધા વસરાય. હા, આપણે નિકાલ કરવાનો છે, અમને વસરાય દઉં. કેવું? આપણે નિકાલ કરવાનો છે, વિયોગી સ્વભાવના છે ને. હા જી, એ નિકાલ કરવાનો વિયોગી સ્વભાવના ના હોત એટલે તમારે મને પૂછવા કોઈ સાહેબ જતો નથી. કાઢતો નથી એનો સ્વભાવ વિયોગી. કેવો છે? વિયોગી સ્વભાવ. સંયોગ નો સ્વભાવ વિયોગી, તમારે ઉઠાડીને ધક્કો મારવો પડે, મોક્ષ ના થાય. તમારે ધક્કો ના મારવો પડે, તપ કરવું પડે. સાતાનો જ્ઞાન દર્શન ચારિત્ર નો તપ બરોબર ને, ચાર પાયા મોક્ષ ના. અસાતાનો ઉદય હોય, સંયોગ હોય, તારે જરા તપ કરવું પડે. આપણને ગાળો કઈ જતો રહે, એને ટાઈમ થઈ ગયો હોય ને, એને ગાડી જતી રહે, પછી એને ગાડી જતી રહે ને. અને તાતાનો થઈ એક હોય તો ઉભો ના રહે. આપણે કઈ તારા વગર મને ગમતું નથી, તારા વગર ગમતું નથી, એ જતો રહે. તો આપણે એને ભાઈ સાહેબ મા બાપ કરવા કરવા જતો રહેતા હોય તેને ના રે. ચાતાનો હોય તો અસાતો હોય તો ધક્કો મારવો શાખ ના, તપ કરો. આ તપમાં હું શુદ્ધાત્મા છું, બંધ રાખવાથી કહીશું તપ તપ નડતું નથી. અને વહેલે મળે ઉઠીને જતો રહેવાનો છે. શું છે? વહેલો મળે જતો રહેવાનો. હા, મેરેજ ઉઠી જતો રહે. હવે આ સહયોગો વિયોગી સભાના જોવાના, ત્યાર પછી માણસ ને શું પછી ભો રહ્યો? પછી કઈ નથી રે. હે? પછી ભો સાનું? જગત તો સંજોગો ને ફેરે ફેરે કરે છે. શું કરે છે? સંજોગો ને ફેરે ફેરે કરે. મારા સંજોગો આપણે ખરાબ છે ને, તે મારા બહુ સારા સંજોગો ફેરવા છે. ફેરે જ હું આ સંજોગો વિયોગી સભાના. કેવા છે? વિયોગી સભાના. એ એમને ખબર જ નથી ને કે તારા બાપ વિયોગી સભાના. આશ્રમ વિજ્ઞાન છે ને, એટલે આ સંજોગો ને ઓળખવા જોઈએ. આપણે ઓળખવા જોઈએ. મનમાં જે વિચાર આવે એ સૂક્ષ્મ સંયોગો ને. એ મન છે રડાર જેવું છે. શું છે? રડાર જેવું. જેમ પ્લેન માં રડાર મૂકેલું હોય ને, એ રડાર ગરીબ માં બતાવે કે આ બાજુ પ્લેન બધો આવી રહ્યા છે, તો પેલો ચમકી ના જાય. પેલો તરત જ નોંધ કરે કે આ દિશામાં પ્લેન આવે છે, એટલે આપણે આ બાજુ ફેરવો. એવું આપણું મન છે તે રડારની પેટ કામ કરે. કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયેલો હોય ને, અને થોડી આગળ જાય એટલે આપણને આપણું મન કે છે એક્સિડન્ટ થશે, તો આપણે જોવાનું કે રડારની બેઠા આપણને ઇન્ફોર્મેશન આપે છે. આપણે કહીએ કે આપણે નોંધ કરીએ છીએ, અમે ચેતતા રહીશું. શું? આપણે શુદ્ધાત્મા ના લક્ષમાં રહેવું પડે. કેવું? શુદ્ધાત્મા ના લક્ષમાં રહેવું પડે. ક્ષેત્ર છે તો આપણે શુદ્ધાત્મા લક્ષમાં આવી જવું જોઈએ. બરાબર ને? અને પછી પછી થોડી વાર પછી એક મન પર કે સત્સંગમાં આમ થશે તો સત્સંગની વાત કરે. પછી એવું કશું નથી એને કે આ તો આ તો જીવને બે ભાન કરો ને તે એક્સિડન્ટ થઈ જાય. કહ્યું કે આ ભાઈ એવું હું એક્સિડન્ટ થઈ જાય. બરાબર છે કે રડાર જેવું કામ કરે છે. અમને આવું દેખાય છે બધું. હું પછી કહું કે ભાઈ નોંધ કરી અમે આવે આગળની વાત કરે પછી આગળની વાત કરો. એને જેવા પર્યાય દેખાય ને એવું એવું બોલ્યું છે. પછી પર્યાય ઘટી જાય તો પછી સુધી જતું બોલે. એટલે રડાર જેમ કામ કરે છે ને એવું છે. પછી પાછો રડાર બોલે ખરું પ્લેન જતા રહ્યા પાછો જ્ઞાની પુરુષ ના કયા પ્રમાણે ચાલે તો શું વાંધો ના આવે છે ને. હવે તમે નિર્વિકલ્પ થઈ ગયા. શું થયું? તમારું નામ શું? ભીખાભાઈ. ભીખાભાઈ આજે હું ભીખાભી ભીખાભી કહેતો હું ભીખાભી એ વિકલ્પ છે. શું છે? આપણે સિદ્ધાર્થમાં છીએ તે પોતાનું ભાન નથી. માટે મનુષ્યો પોતાના નામથી ઓળખે છે પોતાને. આરોપિત ભાવ ભરે છે. કેવું? આરોપિત ભાવ. હું ભીખાભી છું એવું બોલે. તું શું કે ભીખાભી હોઉં? તક ના, બધા લોકો કે છે હું જ ભીખાભી છું. કે સમજે ને? એ વિકલ્પ કહેવાય. શું કહેવાય? વિકલ્પ. આરોપિત ભાવ એ બધા વિકલ્પ. પછી હું 40 વર્ષનો છું તે વિકલ્પ બીજો. પછી આ બાઈનો ધણી થયું ત્રીજો વિકલ્પ. આનો કાકો થયું ચોથો વિકલ્પ. એટલે હું નો જો આરોપ કરવો એ બધા વિકલ્પો. અને મારા પણ નો આરોપ કરવો એ સંકલ્પ કહેવાય. આખા ચશ્મા મારા. હવે હું ને મારું પણ વિકલ્પ બધા ગયા ને. સંકલ્પ વિકલ્પ ગયા. હવે નિર્વિકલ્પ થયા. નિર્વિકલ્પ. હવે એક વખત નિર્વિકલ્પ થવાનું પછી વારેઘડીએ નિર્વિકલ્પ થવાનું કઈ હશે એ થોડા સમજી લીધું જ્ઞાની સ્વરૂપ પાસે. પછી બીજું વખત સમજવાનું ના હોય ને. તમને સમજાય ને? નિર્વિકલ્પ પણ થઈ ગયું. આવે ઘરના ઉદય તો જાત જાતના બદલાય. તો સંતિકડે 5 વાક્યોનો ચિંતા રાખે તો કશું વળે એવું નથી. કારણ કે અક્રમ જ્ઞાન છે ને એટલે ખપાયા કર્મનો ખપાયા સિવાય મોક્ષ માર્ગ પ્રાપ્ત થયો. કેવું? કર્મને ખપાયા વગર ખપાયા સિવાય મોક્ષ માર્ગ પ્રાપ્ત થયો. ત્યારે કર્મ તો તિલક છે. એટલે અમારી ચેતવણી બધી સમજવી પડે. આ 5 વાક્યો દેતી ને આપીએ રાઈટ. એ 5 વાક્યો ગમે ત્યારે તમને હેલ્પ કરશે. ધર્મ એટલે શું? આજે લોકો ધર્મ પોથાને થોથાને અને શાસ્ત્રોને ધર્મ સમજે છે. હા, હિન્દુ મુસલમાન પારસી ખ્રિસ્તી એ રીતે ધર્મ સમજે છે. હા, એવી રીતે સમજે. પણ ધર્મની ખરી વ્યાખ્યા ત્યારે શું? ધર્મ એટલે આ દુષ્કાળ અંધારામાં થઈએ ને તો કોઈનો સેજ મોડો હોય, ગળપણ જરા ઓછું હોય, પણ કઈ કડવો તો ના હોય કે ગયો આટો ના હોય. દુષ્કાળ એના ધર્મમાં હોય. કેવું? એના ધર્મમાં હોય. દુષ્કાળ એના દુષ્કાળના ધર્મ હોય એને દુષ્કાળ કહેવાય. કેવું? સમજ ને? કરી કરી ના ધર્મ હોય એ કરી પાક કરે. તમે કરી પખાતી વખતે જો ગરી લાગે ને શું લાગે તો તમે ક્યાં કહી દો કે આ તો કડું બનાવ્યું છે. શું બનાવ્યું? કડી ધર્મ નથી એમ તમે કહો. કડી ધર્મ નથી. હા, કડી ધર્મ કરી ના એના સ્વભાવમાં રહેવું. એના સ્વભાવમાં રહેવું. રાઈટ. એમ આત્મધર્મ, ધર્મ આત્મધર્મ આત્માના સ્વભાવમાં આવે તો આત્મધર્મ, નહીં તો દેહ ના સ્વભાવમાં છે તો દેહ ધર્મ કહેવાય. કેવું? દેહ ધર્મ. આ ક્રિયાઓ ક્રિયાઓ બધી કરીએ દેહ ધર્મ કહેવાય. બરોબર. એનાથી દેહ ફરી મળે, મનુષ્યનો અવતાર ફરી મળે, મનુષ્યના બધા અવતાર મળે, દેહ મળે, દેહ ધર્મ પાડે, દેહ મળે. આત્મધર્મ પાડે તો મૂળ થાય. એ બરોબર છે. ધર્મ તો આત્માના સ્વભાવ, એ જ ધર્મ છે. શું છે? એ જ કર્મ છે. એ જ ધર્મ. ધર્મ શું સાંભળવું? સ્વભાવ પ્રમાણે થઈ જાય. અને આ ધર્મ રિલેટિવ ધર્મ કહેવાય છે. કેવું? આ બધા રિલેટિવ ધર્મ. આ રિયલ ધર્મ નો એટલે મેલ થી મેલ ને કાઢવાનો. કેવું? મેલ થી મેલ ને કાઢવાનો. હા, મેલ થી પાછો કાઢવાનો તે છે. નાથી મેલ થી મેલ થી મેલ ને કાઢવાનો. પેલો એક મેલ ગયો, પછી બીજો મેલ ચોટ્યો, પછી એને કાઢવા માટે પછી બીજો મેલ. મેલ થી મેલ કરતા કરતા કરતા પછી ધરતા ધરતા ધરતા છેલ્લે વાર કે આત્મા અહંકાર ચોખ્ખો થઈ જાય ત્યારે શુદ્ધ આત્મા ને બે મિલન થાય. ક્રમિક માર્ગ અહંકાર ચોખ્ખો, અહંકાર ચોખ્ખો અહંકાર એટલે શું? કે જેમાં ક્રોધ ના હોય, માન ના હોય, લોભ ના હોય, માન માયા ના હોય, પછી અહંકાર નો હોય નહીં, એવો શુદ્ધ અહંકાર થઈ જાય. કેવો? એવો શુદ્ધ અહંકાર. એટલે શુદ્ધ આત્મા દેખો. તો મેલ થી દાદા, મેલ થી મેલ કાઢવા જતા છેલ્લે છેલ્લે તો આખર તો મેલ તો લાગે, તો પછી એ સામાથી જાય. મેલ થી મેલ કાઢવાની આપણે વાત કરી, એમ કાઢતા કાઢતા છેવટ એમ જે મેલ થોડું લાગેલું હોય છેલ્લું, એ પછી ખાનાથી નીકળે છેલ્લું રહેવું હોય. છેલ્લું છેલ્લું મેલ એની મેરેજ ઉડી જાય એમ કે, કારણ કે આનંદ કોટો વાગ્યો છે ને. હા, તો પાછો કોટાથી કોટો કાઢવો પડે છે. નથી કાઢવો પડતો? કાઢવો પડે. હવે એ કાઢવા જતા પેલો ભાગી ગયો બીજા કોટાથી. પણ છેવટે જે પુરસાદ મળે છે ને, એ પુરસાદ પુરુષ માં આવે છે ત્યારે જ છોડે છે. શું છે? પુરુષ માં આવે છે ત્યારે છોડે. હા, એટલે છેલ્લો મેલ એમ એને ઉડી જાય છે. પછી જરાક રહ્યો ને તે આમ શુદ્ધ પુરસાદ કરો ને, પુરસાદ ધર્મ ઉડી જાય. આ ઘાટ મહેલ વર્ગ્યો છે, કટાયો નો મહેલ વર્ગ્યો છે. હું તે પૂછતા ને કટાયો ગાય તો વાત નહીં. કસાયો જ્ઞાન કરે ગાય ને. હવે જ્ઞાન થાય પછી મેલ થતો એની મારે એ જ્ઞાન થી જાય છે, શુદ્ધતાથી. અને આપણું બધું શુદ્ધ ઉપયોગ થી થાય છે. શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ. પોતે હું શુદ્ધ આત્મા છું, બધા શુદ્ધ દેખાય, એ શુદ્ધ ઉપયોગ કહેવાય. શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ થી બધું ધોવાયા જ કરે, ધોવાયા જ કરે. કારણ કે કર્મ ખપાયા સિવાય લીગમાં બેસી કરી બેઠા. એવું કર્મ ખપાયા ખપાયું નથી કોઈ. આ તો આયતું મળી ગયું છે દાદા. આયતું મળી ગયું છે. હા, મફત માં મળી ગયું. એવું? હા, પુણે ભારે હોય તો આવે ને. ભલે ક્યારે પુણે ભારે હોય ચાલે, નહીં તો હવે આનંદ જ ના હોય ને. આશ્ચર્ય કહેવાય છે. કોક કરો આવું સુદય આવે ત્યારે લોકોને કામ કાઢી દે. હજુ દેખાડ મને કે 12,000 12,500 માણસ એકાવતા થવા રહ્યા છે. નીતિ એકતા થઈને મોક્ષે જાય. 12,000 ધુલફા વાળી ટિકિટ આવી ગયો, પેલી નથી આવતી. એ આપડે લોન ઉપર આવીએ છીએ. આવતી એવી રીતે લોન પાછી હા લોન તો મેં કઈ મારી જાતને માટે લેવું કર્યું એને ફીડું જ કરશે ને મેં મારી જાતને આવી લેવું કર્યું અહીં આવે ત્યાં મારે કાઢી પેલા જ્ઞાન લેવા આપડે એવું નથી કરતા તમે અહીં લઈ જાઓ લોન છે આ લોન ઉપરનું છે એને આવે એટલે લઈ જાય પછી દેખ લે કે આ લોન પર સંયોગ થશે ત્યારે કામ નીકળી ગયો ને એક લાખ રૂપિયા લે તો માણસ ની પાસે ચિંતા બંધ ના થાય હું તો વિદ્યાલય આપડે જોઈએ તો આપડે જાણે કાંઈ પલંગો લાવીને કીધે છે ના એ રૂપિયા ક્યાં બોલવા ટીકામાં પડ્યું હોય મારી ચિંતામાં ચિંતામાં એનો સારો આવ્યો હોય એ સારા સારો કહેશે સારો બને એમ શું કે લાખ રૂપિયા તમને ઇનામ લાગ્યું છે તો મને તો દસેક હજાર કે આ મારું દેવું બહુ થઈ ગયું છે એટલે પેલો અકળાય કે હા તો બધા લઈ જશે એના મને ભય થઈ જાય પેલો હાળો ગયો પેલો બાજે એટલે હાળો કહેશે નતા તો નતા આવતા છે તો નથી આવતા પણ દાદા સાચી સમજ તો પડવી જોઈએ આ જે સમજ છે ને એ સાચી સમજ પડવી જોઈએ પડે ને લોકસંજ્ઞા છે આ જ્ઞાની ની સંજ્ઞા થી જો ચાલે તો કશું દુઃખ જ ના થાય જ્ઞાની ના ધ્રુવ માટે ચાલે તો કશું દુઃખ જ નથી લોકસંજ્ઞા કહેવાય લોકસંજ્ઞા પૈસામાં સુખ છે આવશે તો હું તો ઉપાધિ ઉપાડી દઈશ રાતે ઊંઘાવતી તે ના આવે પણ એને એને એમ ખબર પડી કે આ મૂળ જગ્યાએ ધાર પડી એટલે મનમાં ગભરાયા કરે સારું લાખ મારી પાસે આયા છે નામ તે આ લોકો જાણી ગયા છે એમ મેરે એમ મેરે વિચાર આવે હા વિચાર પછી નાખરો જેટલું બોલવું હોય બોલ છે એના નાખરો વધારે બોલે કે ઓછા બોલે નાખરો જયારે બોલતા છે કે ખબર રહે છે એને જોડવાળો અંદર સુઈ ગયા ફસાયા કર્યું અરે એટલે શું પડે પાછું અજાણ્યા ઘરમાં ધોવા કરીને તો હું કહી રહ્યા કઈ વોલ્ડ પાસેલો હોય શું કરેલું હોય તો ફસાયા કર્યું મેં બે વખત હું ઉઠ્યો ત્યારે આજે એટલે એથી પછી નઈ એવું છે ને આપણે રીતે હમો મુશ્કેલ મુકાય ને સર મને તો છે જ ઘણા દેખાય લોકો ઊંચો એટલે ઊભો થઈ જાય ને કે શું એમને જોઈતું છે શું અર્ચના આવી છે એટલે ઘણાડો આપણે રીતે ઘણાડો મુકાય અને આપણને મુશ્કેલી પડે એના કારણે બહાર થઈ ગયા કોઈ બાપો પૂછતા એમને એમ કે છે જયારે ઊંચો હોય ત્યારે થાય ને હા મને તો વિચાર કરે બહાર પાછળ લઈ આપણું મને એમ લાગ્યું મત્સ્ય નો ત્રાસ હતી એટલે આ મચ્છરદાની કરી અને સુવાડ્યા છે પણ મન તો મચ્છર હતા જ નહીં ત્યાં મચ્છર નો એક મચ્છર મચ્છર બધા સુરત માં બધા ગામ તો પાપડી વાળું ગામ સુરત માં પણ નથી સુરત માં નથી આખા પગે વળગી જાય બધા ગંધવાડ તો છે પેલાની રમેશભાઈ કહી ગયા તમને સંજ્ઞા થી મોક્ષ માં લઈ જઈએ, સંજ્ઞા થી મૂંગો માણસ હોય તે આમ કરે, બીજો મૂંગો માણસ આમ કરે, તો બે વચ્ચે હિંદુ પછી જાય અને આપણને ખબર ના પડે કે શું કરી રહ્યા. એવું આ મોક્ષ માં ખીચડી કરતા સરળ નીકળ્યો, ખીચડી અઘરી પડે આ મોક્ષ ચાલો ત્રણ કલાક માં થઈ જાય. ખીચડી કરી તો વાર લાગે, દાળ લીઓ, તળ પેટાવો, કાકડી પેલો આચારી પાસે મદદ માં પારા પડી જાય ને ઉતરી જાય એમ કે આ લોકો નું શું થશે, એમાં લોકો નું તો બધું થઈ જશે. અરજી કરવાનું શાસન એમનું હોય છે. મહાવીર ભગવાન નું શાસન કહેવાય. ભાવિ તીર્થન કરવો બધા પાઠ કરી, ભાવિ તીર્થન કરો ના પરાક્રમ આરોગ્ય છે. જગત કલ્યાણ કેમ થાય બીજા વિચારો છેદ ના કરે, બીજા વિચારો આવે પણ એને છેદ કરતા વિચાર આવે એના ભાવી છે. મનમાંથી ગયો તો વિચાર આવતો વધુ નહીં આવે ને આ તમે ભોળ પડે એટલે પ્લેનમાં રડાર દેખાડે કે આ પ્લેન ફરી આવ્યા છો બધા પેલો ગભરાઈ ના જાય, એટલે દિશા ફેર કરે. શું કરે ચેતવણી આપે છે, ચેતવણી આપે છે માટે કઈ કરશે માટે દિશા ફેર કરે. આપણને મનમાં વિચાર આવે કે એમણે એક્સિડન્ટ થશે એટલે આપણે ચેતે છે તો આપણે દિશા ફેર શું કરવાનું, સિદ્ધાર્થમાં સિદ્ધ ઉપયોગમાં આવી જવું. કેવું હા એક્સિડન્ટ થશે એવું ચેતે સિદ્ધ ઉપયોગમાં આવી જવું, પછી એક્સિડન્ટ નીકળી ગયો પછી બીજી વાત કરે. સાહેબ મન તો બીજી વાતો જાત જાત રડાને ક્યાંક ખબર આપ્યા ખબર ત્યાં રડારા હોય પ્લેન માં રડા ના હોય શું થાય ફટી જાય ને. તમને લાગે છે તમને કશું લાગે છે ભાગ્ય તમને અંધ્યા તૈયાર તમને નિર્વિકલ સંપૂર્ણ સત્તામાં રહેવું છે ને દુશ્મન નથી હોતો તાવ તો મિત્ર રૂપે હોય છે દુશ્મન દેવ દુશ્મન આવ્યો હોય તો નુકસાન કર્યા કરે મિત્ર આવ્યો તો ફાયદો કરે સમજી છે નહીં મજા આવે છે મજા તો આવે મને લીધે ને તો આપડે બહુ ખુશ થઈ ગયા શું કરવાનું છે અમને જોડે દર્શન પહેલે કહેતા ઊંચા ચિંતા કરી જાય આપડે બધું સંભાળ વાળું હોય નિરંતર પરમાનન્ટ શાંતિ અને કરું ઘરે ભોગવવા પુરાવે પુરાવે રાખજે ત્યારે કોણ જોડે લડી પછી કેવાય નઈ વાઘે લડી પડે બરોબર નહીં માને ના આપે માન આપી ને અપમાન કરે માન અપમાન કર્યું નહીં જવાબદારી વાળું વર્તન બધું મનોરંજન થાય, મનોરંજન થાય છે, જગ્યા ના કરવી જતી રહે, હેલો હેલો હેલો હેલો હેલો મેટ્રિક હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો 1 2 3 4 હેલો હેલો Hello.